એક લાશ લેવાય નહી. બારમા ભાઈ માં આવ્યો ત્યાં આજુબાજુ બધા સર્કલ વાળા લોન્સ લેતા હોય, એનાથી લેવી તો નહીં લેવાતી, એની કારણ કે એની શ્રદ્ધા બેઠી ગઈ હતી અગિયારમા ભાઈ માં. એટલે આ પ્રવર્તન આવ્યું છે એનું, શ્રદ્ધા તે અવતાર માં પ્રવર્તન હતા આવ્યું. આ પ્રવર્તન તે લેવી હોય તો ના લેવાય, શું તે પહેલો ઘણા કાળ સુધી એને લેવી જ નથી હતી. અમે બોલતો હતો કે ના ભાઈ આપણે જોઈતી નથી અને એ વાત એ ખોટી છે. પણ પછી એની વાઈફે 10-15 વર્ષ સુધી ટકોર ટકોર કર્યો કે તમારા ભાઈમાં તો બધા મોટા મોટા બંગલા બાંધ્યા અને તમે જ આવા રહ્યા એમ છે. એટલે એનું એનું ભાઈ શ્રદ્ધા લગી ગઈ. શું થયું? શ્રદ્ધા લગી ગઈ કે આ ખોટું છે, સારું લેવું જ જોઈએ. શું હવે એની શ્રદ્ધા લગી, શ્રદ્ધા ફરી, પણ પ્રવર્તન ભરતું નથી. પ્રવર્તન પેલું છે લેવાય નહીં, લેવું છે ઘેરથી નક્કી કરી ગયો ભાઈ કે આજ લઈશ. પછી મનમાં એમ થાય છે હું નબળો છું, મૂર્ખ છું, મારો નબળો નથી, મૂર્ખ નથી. તારી નબળે નથી, આ તારી શ્રદ્ધા વ્યક્તિ તેનું શ્રદ્ધા ફળ આવ્યું છે. આ શું છે? અને આ શ્રદ્ધા તારી બદલાઈ છે અત્યારે. તમને સમજાય છે આ વાત? શું શું કહેવા માંગો છો? અગિયારમા મહિનામાં આવી શ્રદ્ધા બેઠી હોય, બારમા મહિનામાં નવી જ ઉત્પન્ન થયું હોય, તેનું આ મનનું ઘર્ષણ છે. મનનું સંઘર્ષણ આ એનું છે બધું. અને મનનું સંઘર્ષણ એ સંસારમાં દુઃખ છે. એ અમે તો જાણી છીએ કે આ અગિયારમા મહિનો હકીકત આવી છે. બારમા મહિનો જુદું એ દરેક મન મન 11મા મહિનાનું હોય છે. મન જે ફળ આપે છે 11મા મહિનાનું આપે છે. 11મા મહિનાનું દેખાડે છે. જે જ્ઞાન છે તે 12મા મહિનાનું દેખાડે છે. કે ભાઈ આ કોન્ફ્લિક્ટ કેવી રીતે થાય છે, આ ઘર્ષણ ઊભું થાય છે. કોઈ કે છે આવી સરસ સ્ત્રી છે છતાં આને કેમ ઘર્ષણ છે? અત્યારના જ્ઞાન ના હિસાબે સરસ છે આ સ્ત્રી, પણ એને જે એને જે મનમાં એ કર્યું છે 11મા મનમાં જેવી શ્રદ્ધા બેહાય છે એ આવ્યું છે. શું છે? હવે આ ઘર્ષણતા અટકાવવા માટે જ્ઞાનીઓના જ્ઞાન સિવાય કોઈ બરોબર વસ્તુ શીખે નહીં. ઘર્ષણતા અટકે નહીં અને સંસાર તો આવો જ થાય. પણ એનું રૂટ કોઝ બતાવું છું, આ એનું રૂટ કોઝ શું છે એ આપણે સમજાવ્યું. કારણ કે આ પ્રવાહ રૂપે છે, તમે કરતા નથી, પ્રવાહ જ કર્યા કરે છે. શું કરે છે? પ્રવાહ. આ પ્રવાહના નિયમોનો તમને કરતા પદમાં લાવે છે. અને કરતા પદ નું ભાન એ તમારી ગોઈ જેમ છે. બહુ વિચાર સરસ. હું તો થોડુંક જેવું તો મને ખબર પડી જાય. જેવી જે સુગંધી રોકાણ આવે ને આજના આજના જમાના વ્યવહારમાં જોઈએ ને સુગંધી. અહીં વ્યવહારની વાત છે જ નહીં ને આપણે, અહીં વ્યવહારની વાત ના કરી. અહીં તો વ્યવહાર અને નિશ્ચય બે હોય, પણ આ વ્યવહાર સંસાર વ્યવહારનું કારણ નથી. આ સંસાર વ્યવહારમાં તમારે કરી ને એ બધું એને જરૂર છે. આપણે સમજમાં આવી રહ્યા બે પ્રવાહ અનાદિથી કરાયાથી પ્રવાહ ભયા જ કર્યો. આ રાધેશ્યામ ભાઈ ના મિત્ર છે અને બોટાદ કોલેજ ના પ્રિન્સિપાલ છે. બોટાદ કોલ બોટાદ બોટાદ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર બોટાદ ના. આપનું નામ? રામનંગડુ. રામનંગડુ. પ્રશ્નો આવ્યા છે. શું શ્રદ્ધાથી માનવી જીવન ઘડી શકે? બેનના પ્રશ્નો છે. પ્રશ્ન છે, શું શ્રદ્ધાથી માનવી જીવનમાં ટકી શકે છે? તો તે કેવી રીતે? શ્રદ્ધાથી માનવી જીવનમાં ટકી શકે છે તો તે કેવી રીતે, એમ બધા પૂછે છે. શ્રદ્ધાથી જીવન માનવી જીવનમાં ટકી શકે છે તે કેવી રીતે, એવું બેન પૂછે છે. તો આપણને એક સ્ટીમરમાં બેઠા, અંદર સ્ટીમરમાં બેઠા, અને પછી કોકે મનમાં એમ વહેમ પડ્યો કે આ સ્ટીમર ડૂબે એવી છે, તો આપણે ઉતરી પડીએ. અને શ્રદ્ધા બે તો ટકીએ કે ના ટકીએ? શ્રદ્ધા બે બેહો બેહી ના બેહો શું કહે છે? કેમ લાગે છે? તરત જ ખબર પડે શ્રદ્ધા ના બેસ જગત જ આખું બિલીફ ના આધારે ચાલી રહ્યું છે. જ્ઞાન ના આધારે કોઈ માણસ ચાલતો નથી, બિલીફ ના આધારે ચાલે. પણ જગત માં દુઃખ કેમ છે? બિલીફો રોંગ બિલીફો મળી છે ને, કે જો રાઈટ બિલીફ હોત તો જગત માં દુઃખ હોત જ નહીં. સમજમાં આવ્યું? શ્રદ્ધા બિલીફ જ છે તમને. અને જગત આખું જીવ માત્ર બિલીફ, મનુષ્ય માત્ર બિલીફ ઉપર છે. બીજા જીવ નો તો કઈ, બીજા જીવો તો આશ્રિત છે. શું છે? મનુષ્ય સિવાય, મનુષ્ય સિવાય ઇતર જે જીવો છે, દેવ લોકો, દેવ લોકો બધા જીવો બીવો બધું આશ્રિત છે. એક મનુષ્ય એકલા જ નિરાશ્રિત છે. આ દાદા એક્સપ્લિસિટ કરો, આ સમજાવો કે છે. દેવો આશ્રિત કેવી રીતે? દેવો પણ આશ્રિત છે કેવી રીતે? અને મનુષ્ય નિરાશ્રિત, અને મનુષ્ય નિરાશ્રિત છે કેવી રીતે? દેવો પણ આશ્રિત છે કેવી રીતે? અને મનુષ્ય નિરાશ્રિત છે કેવી રીતે? મનુષ્ય એકલા નિરાશ્રિત છે. નિરાશ્રિત હંમેશા મનુષ્ય સિવાય કોઈ જીવ હું કરતા છું એવું ભાન ધરાવતો જ નથી. મનુષ્ય સિવાય કોઈ પણ જીવ, દેવ કોઈ પણ, હું કરતા છું એવું ભાન ધરાવતા નથી. અને આ એકલા જ મનુષ્ય એકલા જ એવા છે કે હું કરતા છું એવું ભાન ધરાવે છે. અને જ્યાં કરતા થયો ત્યાં આશ્રિતતા તૂટી જાય છે ભગવાનની, કે ભાઈ તું કરી લો છું તમે, તું તું છૂટો ને હું છૂટો. શું કહે છે? તું કરી લઉં છું એટલે તું છૂટો ને હું છૂટો. પછી ભગવાન ને લેવા દેવા શું તમારે? એટલે પછી પાછા પાછા કંટાળો છો પછી પાછું. એટલે પછી મહાવીર ભગવાન ની મૂર્તિ માથા ફોડો છો તો ભગવાન કઈ આશીર, પણ કોઈ બાબો આશીર ના તરીકે સ્વીકારે. કરતાપણા ની રોંગ બિલીફ છૂટશે તો તમે આશ્રિત છું સર્વસ્વ છો. શું કહ્યું? મનુષ્યની તો રોંગ બિલીફ છૂટે તો સર્વસ્વ છે. શું કહ્યું? આશ્રિત નહીં, સર્વસ્વ. રોંગ બિલીફ છૂટે નહીં. દાદા છોડાવે ને? દાદા છોડાવે ને? દાદા છોડાવે ને? ભગવાન શું કાયદો છે? કે કોઈ પણ ને કોઈને છૂટવું હોય તેને ભગવાન ક્યારેય પણ બોંધતા નથી. અને જેને બંધાવવું છે એને ક્યારેય છોડતા નથી. જગતમાં લોક ની લાગણી પૂછવા જાય કે તમારે છૂટું છે, બંધાવું છે, તો બધા ક્યાં છૂટવું છે? છૂટવું છે ને બંધાવું છે, સીધી સમજાય ત્યાં કે કયા કારણો બંધાવવાનો કારણો સેવ છે કે છૂટવાનો કારણો સેવ છે. કારણો કયા સેવન કરે છે? શું બંધાવવાનું કારણ સેવન કરે છે, છૂટવાનું કારણ? કારણ બંને જુદા હોય કે ના હોય? શું કે સાહેબ? જુદા હોય. જુદા હોય ને કારણ, એટલે છૂટવાનો કારણ છે. ત્યાં ભગવાન એને હેલ્પ જ કર્યા કરે છે, અને બંધાવવાનું કારણ કરે છે, છોડે રાખે છે, તેને ભગવાન હેલ્પ કર્યા કરે છે. એને હેલ્પ જ કરવાનું, હેલ્પ કરે એમાં પક્ષપાત કરો ભગવાન નો. હેલ્પ કરે એમાં ભગવાન નો પક્ષપાત ખરો? બિલકુલ નહીં. હેલ્પ કરવા જેટલો ખરો, મદદ કરવા જેટલો ખરો, મદદ એ પોતે કરતા નથી, આ કુદરતી રચના એને હેલ્પ જ કર્યા કરે છે. શું કરે છે? એટલે સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ. હા, સાયન્ટિફિક એવિડન્સ. એને હેલ્પ જ કર્યા કરે, કારણ કે સ્વતંત્ર છે જીવ, માત્ર સ્વતંત્ર છે. સ્વતંત્ર છે એટલે કુદરત હેલ્પ જ હોય. એ કે મારે ચોરી કરી છે તો હેલ્પ કરે, તો સદરા પંદરા બધા હાજર એ અંધારું નાખે ને ત્યારબાદ. અને જય સત્યરાવ, જય સત્યરાવ. આ બેન ને શ્રદ્ધા ની વાત થઈ ગઈ ને? બેન કે છે કે ઘણી એ વાત, ઘણી વાર અમે શ્રદ્ધા રાખીને કામ કરતા હોઈએ છીએ પણ એમાં અમને મુશ્કેલી જ આવે છે. જેમાં વિશ્વાસ માં મુશ્કેલી, વિશ્વાસ માં મુશ્કેલી આવે, શ્રદ્ધા મુશ્કેલી ના આવે. એવું થયું છે ના, કઈ વિશ્વાસ માં મુશ્કેલી આવે, શ્રદ્ધામાં ના આવે, શ્રદ્ધામાં ના આવે, શ્રદ્ધામાં મુશ્કેલી ના આવે. શ્રદ્ધા અને વિશ્વાસ બે જુદી વસ્તુ છે. શ્રદ્ધા બિલીફ ના આધીન છે, બિલીફ ના આધીન છે. અને વિશ્વાસ, વિશ્વાસ આપવો એ વિશ્વાસઘાત પણ થઈ શકે. આ પ્રિન્સિપલ સાહેબ પૂછે છે કે કર્તાપણાનો ભાવ મનુષ્યમાં ભગવાને શા માટે મૂક્યો? કર્તાપણાનો ભાવ મનુષ્યમાં ભગવાને શા માટે મૂક્યો? કર્તાપણાનો ભાવ એ કહું આપને, ભગવાને મૂક્યો હોય તો તમને હરકત જેવું છે, કારણ કે જે મૂકનાર હોય એ ભોગવે. આ ચોર લોકો નહીં કેતા, આપણે ચોરને ચોર કહીએ કે ચોરી શા માટે કરો છો? કઈ મને ભગવાન ને પ્રેરણા કરે, ભગવાન પ્રેરણા કરે તો તને વાંધો જ શું છે? તું જવાબદાર જ નથી, પ્રેરક જવાબદાર છે. શું કહે? ત્યાં ભગવાને જો તમને કરતા આપી દે જવાબદાર. શું માટે ભગવાન આમાં કશું કહ્યું નથી, ભગવાન ની રૂપરેખા થોડી બતાવી દઉં તમને. બતાવું? આ જગત માં ભગવાન તમારા માં પેલા ભગવાન ક્યાં રહે છે એવું તમે શું કહો છો? તમે ભગવાન ક્યાં રહે છે એવું શું જાણ છે? જાણતા તો કોને? એ નક્કી નથી થયું. હા, એ કેટલાક લોકો છે ઉપર રહે છે. ફોરેનના સાયન્ટિસ્ટ મને કહે છે કે તો ઉપર રહે છે. મને કહે તમારું શું મત છે? એ પર છે એમાં તારે મારે કેવું પડશે? ઉપર તો આકાશ છે ખાલી. ભગવાન કોઈ જગ્યાએ રહેતો નથી. જ્યાં ભગવાન રહે છે ત્યાં. એ લોકો કહે સાચું એડ્રેસ આપણી પાસે છે? મારી પાસે છે, તમારે જોઈએ છે? કે સાચું ભગવાન નું એડ્રેસ આપો. તારે મારે કેવું પડે? ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. એ જગ્યા સિવાય બીજી જગ્યાએ ગોડ છે જ નહીં. અને તે એવરી ઇન એવરી ક્રિએચર, નોટ ઇન એવરી ક્રિએશન. શું મેં કહ્યું? કારણ કે આપણે અને તમે જળ કહ્યું તો એને સાયન્ટિસ્ટો ચેતન કે છે આમાં છે એવું કે છે, આપણે ન દેખાય એવું આમાં ન દેખાય છે. આ જગત ની ભાષામાં જેને ચેતન ગણવામાં આવે છે એ ચેતન છે જ નહીં. દાદા તમારી વાણી જે છે, તમારી આપ્ત વાણી છે, વાણી છે એ વાણી એને અમે સર્જન ગણીએ એટલે વાંચતા હોઈએ, તો એ સર્જન માં ચૈતન્ય જેટલા પ્રમાણમાં હોય એ અક્ષર માં એટલા પ્રમાણમાં આ ક્રિએશન માં એટલા પ્રમાણમાં ચેતન ખરું કે નહીં? હા એ તો એને એને ચેતનો સ્પર્શ થયેલો, ચેતનના સ્પર્શના ગુણો છે એને. તો પણ બીજી રીતે ચેતન આને કહેવાય છે તે તમને બતાવું. ખરી રીતે, ખરી રીતે આપણા હિન્દુ ધર્મના ઋષિઓએ જે માન્ય કર્યું છે એમાં ચેતન, એ હું આપને બતાવું કઈ રીતે. કારણ કે આ જે માલકીનું છે તે જો તમે નાશ કરો તો દોષ બેસ છે, તમને પાપ લાગશે. શું પાપ લાગે? ભાઈ જળને માર્યું તો ટકના એનો ધણી છે, તેની માલકી ધરાવે છે. શું છે? એટલું ચેતન છે, ધણી માલકી ધરાવે છે એટલું એમાં ચેતન છે. અને જે કોઈ ચીજ માલકી ધરાવતું ના હોય તો તમે એને બાળી મૂકી શકો. એટલું આપણા ઋષિ મુનિએ એક્સેપ્ટ કરેલું છે. જો આપણે સમજમાં શું કહ્યું, તમારી ઉપરી કોઈ છે જ નહીં, ભગવાન તમારા ઉપરી છે નહીં. ભગવાન ની જરૂર ક્યાં રહી? ના તમે ભગવાન છો, જરૂર નથી રહી. તમે તમારા રૂપ માં આવો નહીં તો તમે પોતે જ ભગવાન છો, જરૂર ક્યાં રહી? પોતે જ તમે છો ને પોતા પણ નથી. અમારું એ રૂપ કયું એમ પૂછે? અમારું એ રૂપ કયું? ભગવાન નું. અમારું ભગવાન નું એ રૂપ કયું છે? એ રૂપ આ પ્રશ્ન પૂછવો પડે છે. એટલું અરૂપ જે છે એ રૂપ કયું છે ભગવાન નું? અમારું એમને ખબર નથી એટલે કે છે કે અમારું એ રૂપ કયું છે ભગવાન નું? નહી તમે અત્યારે જે ભગવાન છો એ તમને એનું ભાન વિસારે પડી ગયું છે. શું થયું છે? એ ભાન વિસારે પડી ગયું છે. જેમ અત્યારે શું નામ છે આપનું? બનેચી ગઢવી. બનેચી ગઢવી. બનેચી ગઢવી. ગઢવી. હવે અત્યારે પેલી બોટલ આટલી પાય ત્યાર પછી શું ભાન આવે? આ ઘડીએ છે બાંધતો સર્વસ્વ બાંધતું રહ્યું છે. સંસાર બધી માદકતાઓ છે. શું છે? ખોરાક માદકતા, માદકતા છે, ઇન્દ્રિયો માદકવાળી છે, બધું માદક જ છે. એ કેને જેને મધ ઉતરી ગયેલો હોય, જયારે માદકતા નાશ કરી હોય ત્યાં જાઓ, ત્યારે એની સાનિધ્યમાં તમને ખબર પડે કે ઓહો માદકતા ઉતરે એવી વસ્તુ છે. તો આપણું ભાન પ્રગટ થાય. પરમાત્મા છો, એન્ડ ગોડ હેઝ નોટ ક્રિએટેડ ધીસ વર્લ્ડ એટ ઓલ. ફોરના સાયન્ટિસ્ટો પૂછે છે કે અમે અબધ માની માણસ માનીએ છીએ કે ગોડ ઇઝ ક્રિએટર, દેવી દેવી મા દક્કાના સંજોગોમાં બેઠો ને તેની આ દેખાવ છે. જાતે કયું છે ને સાંભળ્યું છે કે એનો અર્થ શું છે કે ભગવાન આનો કરતા નથી, આનો કરતા સંજોગો છે. શું છે? તમને સંજોગો પાંગલ થાય એટલે તમારું થઈ જાય પછી કમ્પ્લીટ. તો ભગવાન જરૂર પડે? ભગવાન આનો કરતા નથી અને ભગવાન આમાં આશ્રય નથી કરતો. એક માણસ ને મરી જવું હોય તો ભગવાન કઈ માગવા આવે નહીં. આટલી મકણ મારે દવા પી જાય ને દવા મારી નાખે ના મારી બોલો તાર ભગવાન ની વચ્ચે જરૂર છે ભગવાન ત્યારે માટે જરૂર છે કે પોતાનું સ્વરૂપ છે અને ત્યાં પરમાનંદ છે અને જે શું ખોળો છો આ ભીખ વૃત્તિ છોડી દો ને આ ભિખારા પાણી વૃત્તિઓ શું ખોળો છો અનુલૂટીને લો છો અનુલૂટીને લો છો અનુલૂટીને લો છો ઉછી લૂટી આવો છો શું ઉછી લાયેલો ક્યાં હોય જાણશે તો પછી આ સંજોગો અનુકૂળ અને પ્રતિકૂળ કેમ હોય છે એ સંજોગો અનુકૂળ પ્રતિકૂળ તમારા પરિણામ છે શું છે તમે કેટલાય જેને હેલ્પ કરી હોય તો કુદરત એનો ફળ રૂપે તમારા સંજોગો અનુકૂળ કરી પુનર્જન્મ છે એ પણ એક બિલીફ જ કહેવાય પુનર્જન્મ એ બિલીફ છે એ બિલીફ કેટલાક ને બેસે નહી એટલે ઇન્ડિયાના મનુષ્યો ને બેસે છે અને ફોરેનમાં કોઈ પુનર્જન્મ કરી બિલીફ બેસતી નથી જેને પુનર્જન્મ બિલીફ બેસતી નથી એટલા મનુષ્યો આશ્રિત છે શું છે પાછા મનુષ્યોમાં નિરાશ્રિત કયા તેમાં પાછો થોડો ઘણા આશ્રિત છે તે જેને પુનર્જન્મ બિલીફ બેસતી નથી એ બધા ભગવાનના આશ્રિત છે પણ એ આશ્રિત જાનવાની ઈચ્છા એ થોડી કમી ના છે પણ આ જેને પુનર્જન્મ જાણે છે એ તો બિલકુલ નિરાશ્રિત છે અને તે ઇન્ડિયા આપણા હિન્દુસ્તાન બિલકુલ નિરાશ્રિત છે પુનર્જન્મ જાણે એટલે કરતા થઈ ગયું પોતે થયું ના છે અમે કર્મ ગયા હતા કર્યા હતા તેનો ભોગવવાનો છે તેનો આ આવ્યું છે કર્મ કર્મ સત્તા ઉત્પન્ન થઈ આ પુનર્જન્મ કારણે કર્મ સત્તા ઉત્પન્ન થઈ એટલે હું કરું છું એ ભાન થયું હું કરું છું એ ભાન થયું એટલે નિરાશ્રિત પડું છું અહમ નું તો આશ્રિત પણ થયું દાદા અહમ નું તો આશ્રિત પણ થયું ને હું કરું છું એ ભાવ છે તે અહમ નું આશ્રિત પણ થયું ને અહમ નો આશ્રિત ભાવ મને જાગ્યો એટલે એટલા અંશે હું છે તો અહમ નો આશ્રિત થયો ને હું ભાવ જાગ્યો ને અહમ નો બે માં ડિફરન્સ નથી એક જ છે એક હોય તો આશ્રિત પણ હોય બે હોય તો આશ્રિત પણ હોય પણ એક જ અસમ આશ્રિત પણ ના હોય આ ખરું ભાઈ ને સમજાવ્યું ના સમજાવ્યું ના સમજાવ્યું ફરી બોલો બરોબર એટલે આશ્રિત પણ તો આપણા જે જુદી વસ્તુ છે જે સત્તા છે સત્તાને આશ્રિત નથી સત્તા આપણે ચડાવી લે એવું આપણને માંથી શ્રદ્ધા રહી નથી એટલે પોતે આ ડગી જાય છે ઘણું કૃષ્ણ ભગવાન કહે છે કે જેવી તું સિદ્ધને શોધ ના કરે કૃષ્ણને તો કૃષ્ણના ભક્તોનું કહું છું આવું કૃષ્ણ ભગવાન જ્યાં કહે છે ત્યાં તમને શ્રદ્ધા નથી એની પર શું છે ત્યાં શ્રદ્ધા અનુભવ છે પણ એ તો કેદાર કહેતા હતા આજે તો આવું થઈ ગયું શું કરીએ એટલે વિશ્વાસ તો રાખો ને ત્યાં ના હતા શ્રીમાન છોકરું મરી જાય ભગવાન આશીર્ પણ આવે છે, તારે મેં કહ્યું તારે ચિંતા કરું કરો, ચિંતા હું ઘણું કરું છું, તમે નાખ્યું છે ભગવાને તો તમે કરો છો ચિંતા, તે કૃષ્ણ ભગવાન ભગત છે ને, વૈષ્ણવ છે ને, ચિંતા ના થાય એના માટે શું કરવું, ચિંતા શાના કારણે થાય? એટલે પછી મેં એક માણસ ને કહ્યું ભગવાન વિશ્વાસ છે પણ મારો વિશ્વાસ ઉઠી જાય છે અને ચિંતા કરું છું ભગવાન ને વર્જે આવતી ભગવાન ને વર્જે ભગવાન નો દોષ શું શોધે છે વળવું આપણે દોષ ને વકીલ ને પૂછે મારા જે વકીલ ને પૂછ કે ભગવાન નો દોષ માં આવે એવું કીધું દેખાડો ને એવું તમે દેખાડો તમે દેખાડો ને તમે ભગવાન એમ કે સાહેબ ચિંતા તરત તમે ના પાડી છે એ ભગવાન તમારી મૂર્તિ હમ તો તમે ચિંતા કરવા ના પાડી છે મારે કરવી એ નથી તમારે કયા પ્રમાણે કરવું છે પણ થઈ જાય છે એમાં હું કરું શું કરું સાહેબ એટલે તમે હવે ન થાય એવું કઈ કરો ચિંતા ન થાય એવું કઈ કરો મારે નથી કરી થઈ જાય એ ભગવાન માથે ગાળી બાંધી તમે ઊંચો નીચો થાય પછી ભગવાન ક્યાં જશે તમે તો વકીલા થી ભગવાન ને ગુનેગાર થયા પણ ભગવાન ગુનેગાર થયા પછી તો ગુનેગાર થયો ને હાથ બે દાડે દર્શન છે ને અને આમ બોલ્યો કડક થઈ બોલ ને ભગવાન કડક થવાય તો ઢીલા થઈ જાવ છો ભગવાન તમે તમારું પોતાનું રૂપ છે પણ સાચા થવું પડશે એટલે સુરવીર થવું પડશે મેં ભગવાનને જગ્યાએ જગ્યાએ આ પદ પ્રાપ્ત કર્યું છે ઓનલાઈન કરી નહીં સાહેબ આલો ક્યાં સુધી એની વાત સાચા દિલ નો હતો તદ્દન સાહેબ મને આવ્યો સાહેબ એક વખત દબડાવી દો ભગવાન કેટલા ભગવાન ના દબડાવતા આવડે અહી દબડાવ આ ભગવાન દબડાવ કેવો સ્વાદ કરે છે દાદા દબડાવતા જ નહીં દાદા આધુનિક એમ્બ્રિયોલોજી એવું કહે છે કે જયારે કન્સ્ટ્રક્શન થાય છે ત્યારે ક્રોમોઝોમ જીન જે રીતે ગોઠવાય છે એ રીતે બાળક પેદા થવા એ પછી તડકાવનારું પેદા થશે ગભરાનારું પેદા થશે પ્રેમ કરનારું પેદા થશે એ નક્કી થઈ જાય છે કન્સ્ટ્રક્શન વખતે તો પછી આપણું કરતા પણ ક્યાં રહ્યું એમ કે છે કે આધુનિક વિજ્ઞાન એવું કે છે એટલી જીન્સ ની થિયરી છે ને તે જયારે છે તો ગર્ભમાં આવે છે અને એનું જે પિંડ થાય છે એ વખતે જે એમાં ક્રોમોઝોમ્સ ને જે હોય છે તે એવા પ્રકારના જીન્સ એમાં હોય છે કે જે એમાં નક્કી થયેલા ગોઠવી જાય છે કે આ બાળક આવશે તે છે તો ગભરાયેલ બીકણ આવશે આ બાળક નીડર આવશે આવું બધું એમાં પહેલેથી નક્કી થઈ ગયેલું હોય છે તો પછી એમાં કરતાપણું ક્યાં હોય છે એમ કરતાપણું નથી હોતું કરતાપણું હોતું નથી પણ બાળક સંજોગો એવા બાધે છે ને અહીંયા આવ્યા પછી જન્મ થયા પછી જુએ છે તે નામ એ નથી હોતું ભાઈ નું નામ જેવા હોય છે તદ્દન નેકેડ હોય છે દિગંબર જ હોય છે દિગંબર થવાની જરૂર નથી શું કે થઈને જાય પછી શ્વેતાંબર થાય પછી શ્વેતાંબર થાય પહેલા દિગંબર હોય છે પછી શ્વેતાંબર થાય છે દિગંબર થવાની જરૂર દિગંબર થઈને જાય પણ દાદા હમણાં તો આપણે કહ્યું પૂર્વભવ નું પણ કેટલું લેતો આવે છે જીવ આપણે કહ્યું ને હમણાં કે પૂર્વભવ નું પણ લેતો આવે છે જીવ લઈને આવે છે આખી જિંદગી પરીક્ષાના પરિણામો જ બનતા જે પરીક્ષા આપી છે તેના પરિણામો જ બનતા આખી લાઈફ કામ છે ધર્મ આવ્યો ત્યાંથી છેલ્લા સ્ટેશને જાય છે નનામી કરે છે ત્યાં સુધી બધું ફરજિયાત છે આ લાઈફ માં જે જે મન વચન કાયા ની બધી ક્રિયાઓ થઈ રહી છે એ બધી ફરજિયાત છે તેમ તમે કરી રહ્યા છો ફરજિયાત છે ફરજિયાત માં શું તમારે કરવાનું હોય કરવાની વાત નક્કી છે ફરજિયાત છે કરવાનું શું હોય પછી રજા રજવાનું નથી ને ફરજિયાત માં શું રડવાનું અને અને ભાઈ અંદર થશે તમારું ચાર્જ થયા કરે છે આ ડિસ્ચાર્જ થયા કરે છે ફરજિયાત અને અંદર ચાર્જ થયા કરે છે એ ચાર્જ જો તમારું સીધું થઈ જાય તો કામ થઈ જાય અને ચાર્જ બંધ થઈ જાય તો મોક્ષ થઈ જાય દાદા સાહેબ એમ કે છે કે બધું જો દાદા ફરજિયાત છે તો પછી દાદા પાસે આવવાનું પણ પ્રયોજન શું જો બધું જ ફરજિયાત છે તો દાદા પાસે આવવાનું પ્રયોજન શું બધું ફરજિયાત હોય આ જ ફરજિયાત પ્રયોજન શું થશે એમાં ચાર્જ બદલાશે આ તો ડિસ્ચાર્જ છે આ ડિસ્ચાર્જ છે આમાંથી ચાર્જ બદલાશે હંમેશા ડિસ્ચાર્જ ચાર્જ આપે સિવાય જાય નહીં જેમ પેલો સાબુ પોતાનો મેલ મૂકે ડિટર્જન્ટ પાસે એનો પણ એક મેલ મૂકે છે જેમ સાબુ પણ એનો મેલ મૂકતો જાય હા એનો મેલ મૂકતો જાય એના પાસે ચીનો પર નાખવું પડે ચીનો પર એનો મેલ મૂકતો જાય પછી તમારા પાસે મેળ કાઢવો પડે ત્યાં પાસે બીજો મુક્તો થાય એક ફક્ત જ્ઞાની પુરુષ એકલા મેળ વગરના હોય એ તમારો મેળે નાખે નહી અને શુદ્ધ કરી આપે શું એમનો મેલ રહે નહીં પોતે શુદ્ધ સ્વરૂપે એટલે આ બધું તમને સમજાયું આ આખું જગત છે તે આખું જીવન કેવું છે તે કેવું મેં કહ્યું ફરજિયાત ફરજિયાત આ ફરજિયાત જીવનમાં લોકો શું કહે છે ભરેલા માણસો એક ભરેલો વકીલ હતા બધા છોકરાને મેં દેવું કરીને તને ભણાવ્યો છે મેં ગમે તેમ પૈસા કરીને તને ખર્ચ કરી ભણાવ્યો છે અને તું આવો લવા દીકરો મારી મારી કિંમત તું રાખતો નથી પછી મેં વકીલને મેં કહ્યું ધીમે આના હારે પ્રકાર માર્યો છે આ છોકરો મળે નહીં અમને બોલશે કે તમને કોને ભણાયા હતા સમજાય તો આપણે સમજાય ખરો હવે આ ફરજિયાત છે એમાંથી મરજિયાત ઊભું થઈ જાય છે અંદર અંદર પોઝિટિવ ઉત્પન્ન થયા કરે છે તો ફોરેનના સાયન્ટિસ્ટે મને પૂછ્યું કે આખા હિન્દુસ્તાન માં આખા વર્લ્ડ પુનર્જન્મ માનતું નથી. કે એક હિન્દુસ્તાન એટલું પુનર્જન્મ માને છે તે વોટિંગ ની દ્રષ્ટિએ અમે એક્સેપ્ટ નથી કરતા કે હિન્દુસ્તાન સાચું છે. વોટિંગ ની દ્રષ્ટિએ વોટ નથી માનતા, એનો વોટ બધા છે. એટલે અમે એક્સેપ્ટ નથી કરતા કે હિન્દુસ્તાન સાચું છે. આપણને મળે તો તે છોડાવડાવે. આપડે કેવું કે સાહેબ મને છોડાવજો, કેવું પડે મને છોડાવજો, એવું કેવું પડે. આપણામાં વ્યવહારમાં વ્યવહાર શું કહે છે કે માગ્યા વગર મારી નાખી છે. આપણા વ્યવહાર એવું કહે છે માગ્યા વગર મારી નાખી છે. તમારે કેવું પડે તમારે છોડાવ. એટલે આશ્રિત થયા વગર છૂટતો નથી સાહેબ. કે આશ્રિત થયા વગર છૂટતો નથી. આશ્રિત થયા વગર છૂટતો નથી. જ્ઞાની પુરુષ ના આશ્રિત થયા વગર છૂટતો નથી. એવું માનો હા કે નિરાશ્રિત માંથી આશ્રિત થશે તો જ પરમાત્મા થશે. કૃષ્ણમૂર્તિ ના પાડે. કૃષ્ણમૂર્તિ કે કોઈને આશ્રિત થયા તો તમને પરમાત્મા ના મળે. કૃષ્ણમૂર્તિ જે કૃષ્ણમૂર્તિ છે ને એ કહે છે કે નહીં, કોઈને આશ્રિત થયા તો પરમાત્મા ના મળે, મોક્ષ ના મળે, મોક્ષ ના મળે. કૃષ્ણમૂર્તિ ના આશ્રિત થયા. એમનું કેવું એ એક એમની દ્રષ્ટિ છે ખાલી, કે જગત એક્સેપ્ટ નહીં કરે. એ કહે છે કે ગુરુ ની જરૂર નથી. એકની દ્રષ્ટિ બધી દ્રષ્ટિ રાખશે એમને. આ કોઈને જો દ્રષ્ટિ રાખવા જોયો હોય તો મેં કૃષ્ણમૂર્તિ નામાં દ્રષ્ટિ રાખજો. એવો બહુ ઊંચો પુરુષ છે, બહુ ઊંચા પુરુષ છે. પણ આ દ્રષ્ટિ રાજ કે ગુરુથી જ બધું બગડી જાય છે. એવી જે ભડક છે એમને કહે છે એ રીતે એ ભડક નીકળતી નથી. મને એ ભેગા થાય તો હું પહેલાં પહેલું કહું સ્થાપનામાં ભડક શા માટે રાખું છું. એટલું બધું તમને ચાતી ભડક બેસી ગઈ છે. ગુરુ તો આમ કરી નાખશો, તમને કઈ ફિયર છે આવી જતું, તમારે ભય છોડી દો ને. એવું પહેલા કર્યું તો શા એવો ભય રાખો છો? આ તમને પૂરું હોવાનું તમારું દ્રષ્ટિ રાખશો લોકો પર શા માટે ચલાવો છો? બહુ મોટા માણસ છે, બહુ મોટા માણસ છે, પણ એ ફોરેન માટે કામ રાખે છે. સાહજી પુરુષ છે. શું છે? સાહજી પુરુષ. હિન્દુસ્તાનનો જન્મ સાહજી પુરુષ હોય છે અને તે સાહજી પુરુષ છે. એમાં બે મત નહીં. અને ફોરીમાં દર્શન કરવા યોગ્ય પુરુષ છે. આપણે કામ નહીં લાગે આ વિકલ્પી લોકો ભેગા. આ વિકલ્પી એ સાહજી પુરુષ છે. મન વસન કાર્ય ક્રિયાઓ જે થઈ રહી છે એમાં દખલ ના કરી એમનો સાહજિકતા. આ ટૂંકામાં પહેલા એક જ આખે મેં વાત કરી, એટલું સમજાય છે. ના સમજાય તો આગળ બધી વાત કરું. મન વતન કાયાની જે ક્રિયાઓ થઈ રહી છે તેમાં દખલ કરવી એ સાહજિકતા તૂટી ગઈ. દખલ ન કરવી એ સાહજિકતા. દખલ કરવી દાદા ફોરી દ્વારા મન વતન કાયાની ક્રિયા માહિતી જેવું મન કે એવું બોલવાનું એવું જ ઘટવાનું. આ બદલાવ ને. અને તમે દખલ કર્યા કરો. હવે આપણે આ બધા હિન્દુસ્તાન છે. શું છે? આ બધું હિન્દુસ્તાન છે. આ સાહજિક છે તમારા કરતા. આ સ્ત્રીઓ તમારા કરતા સાહજિક છે. આ સ્ત્રીઓ તમારા કરતા સાહજિક છે. પણ ફોરેનના જેવી નહીં, ફોરેનના પુરુષો જેવી એ નહીં. ફોરેનના પુરુષો કરતા વધારે વિકલ્પિત છે. વિકલ્પ ફોરેનના પુરુષો કરતા વધારે તૈયાર થઈ ગયો. કે જે હિન્દુસ્તાનમાં થોડા કાળ પછી પરમાત્મા થવાના છે તેમનું પદનું સેવન કરે છે. શું કહે હિન્દુસ્તાન? એટલી હિન્દુસ્તાન લોકો બધા પરમાત્મા થવાના લાયક શું છે? પણ દાદા, કૃષ્ણમૂર્તિ ના ગયા જન્મ ની વાત નથી, આ જન્મ જ લેડ બીટર, એની બેસન, એ બધા થિયોસોફી વાળા મળ્યા અને એમણે એ જ વખત થી ગુરુપણા નો ભાવ એમણે ત્યાગી દીધો. આ જન્મ દેખાય છે નહી, આ જન્મ તો રૂપક માં આવ્યું કેવાય. રૂપક ગયા જન્મ આ બંધારણ છે, દર્શિલાનું તે બંધારણ છે, છૂટે એવું નથી એ બંધારણ. જો એ હું બોલ્યા જ કરવાના, જો ના પણ એમણે બહુ જ રિએક્શનરી રીતે છોડી દીધું છે. આખી એમની સંસ્થા હતી ને, થિયોસોફિકલ જે સંસ્થા હતી એ એમણે એકદમ પ્રતિજ્ઞાપૂર્વક છોડી દીધી કે આ મારે ન જોયા ગુરુ, અને ત્યારથી એમને એલર્જી થઈ ગઈ. પ્રતિજ્ઞાપૂર્વક છોડવામાં આવે ને એ માણસ નબળામાં નબળો કહેવાય. કશું છોડવા જેવું જગત માં છે જ નહીં, છૂટી જ જાય છે મેરેજ, એની મેરેજ છૂટી જાય છે. પ્રતિજ્ઞાપૂર્વક છૂટે છોડે છે નબળામાં નબળો માણસ કહેવાય. શું અરે આપણે પ્રતિજ્ઞા લેવું પડી, નબળી છે દેખાય. પણ આપણે કૃષ્ણમૂર્તિ માટે એવું નબળી નહીં બોલીએ, કારણ કે મહાન પુરુષ છે, સાહજિક પુરુષ છે. સાહજિક પુરુષ એટલે શબ્દ બોલાય નહીં આપણા. શું અને એ જે જ્ઞાન આપવા માંગે છે, કોને આપવા માંગે છે? આ લોકોને નથી આપવા માંગતા, એ ફોરેનના લોકોને માટે છે. એ શું કહે છે? અવેરનેસ કરવો કહે છે. અવેરનેસ એટલે શું? કે આ તમે ઇન્દ્રિયોમાં મસ્ત રહ્યા કરો છો એમાં જાગૃત થવો કે છે. શું કે છે? અજાગૃત પણ લોકો ખાય છે, પીએ છે, બધું બધું નિરંતર અજાગૃત પડે. એમને આ કૃષ્ણમૂર્તિ કે છે અવેરનેસ માં આવો, જાગૃત થઈને કરો કે છે. હવે એ અવેરનેસ અહીં હિન્દુસ્તાનમાં આપણે પ્રયોગ કરવામાં આવે તો આ તો બિવેરનેસ દ્વારા છે, એલર્ટનેસ દ્વારા છે. અહીં તમારી અવેરનેસ નહીં ચાલે એવી, આ તો બિવેરનેસ દ્વારા છે. શું છે? અને એલર્ટનેસ દ્વારા છે. શું એટલે? આ હિન્દુસ્તાનના લોકો બિવેરનેસ, એલર્ટનેસ થયેલા, અવેરનેસ તો કેટલાય કાળ થયેલા છે. હું અમને અવેરનેસ કેવા કીધી વાળો છું. પણ એના જેટલો ભ્રષ્ટાચાર બીજે ક્યાંય નથી. આ બિવેરનેસ વાળા તો એટલો ભ્રષ્ટાચાર કરે છે કે અહીંના જેટલો ભ્રષ્ટાચાર બીજે ક્યાંય નથી. શું? અહીંના જેટલો ભ્રષ્ટાચાર બીજે ક્યાંય નથી. બિવેરનેસ વાળામાં ભ્રષ્ટાચાર હંમેશા અવેરનેસ, બિવેરનેસ, એલર્ટનેસ હોય ત્યારે ભ્રષ્ટાચાર થાય. ત્યાં અવેરનેસ નથી, થોડો અવેરનેસ છે, બાકી બિવેરનેસ એલર્ટનેસ નથી, એટલે ભ્રષ્ટાચાર હોય છે. ભ્રષ્ટાચાર એલર્ટનેસ એ બધું હોય ત્યારે ભ્રષ્ટાચાર થાય. નાના બાળકો નિર્દોષ હોય, મોટા સાથી ખબર જ નથી. કોણ રક્ષણ કરે તે નહીં રાખતો, તેનું કોણ રક્ષણ કરે છે તે ખબર નહીં રાખતો. મારે મારું રક્ષણ કરવાનું તે જાણતો. શું એને બધું? અને પોતે માથે લીધું. આ હિન્દુસ્તાનમાં કહે તો પોતે માથે લીધું. શું કહ્યું? પેલા તો ભગવાન કરે છે, ભગવાન ચલાવે છે, ભગવાન બધું એક જ વાત આવી ગઈ. અને આપણા તો હું કરું જો અહમ બ્રહ્માસ્મિ. એટલે આ આપણે અહીં બુદ્ધિ વધી. શું થયું? આ બુદ્ધિ કઈ વધી? વિપરીત, વિપરીત વધી. એમની વિપરીત છે. સંસારની કારણ જે કરે એ બુદ્ધિ બધી વિપરીત કહેવાય, કે સંસાર જેનાથી વધે એ બુદ્ધિથી બધી વિપરીત બુદ્ધિ કહેવાય. ત્યારે કૃષ્ણ ભગવાને વ્યભિચારની બુદ્ધિ કહે છે. શું કહે છે? વ્યભિચાર. હા, તે જેમ બુદ્ધિ જેટલી વધે આપણી એ બહુ બુદ્ધિ વધી ગઈ છે. એટલો ભરાક હોય એક બાજુ વધતો જ જાય, કાઉન્ટર વેટ છે. બુદ્ધિ આ ત્રાસમાં બુદ્ધિ વધી એટલા આ ત્રાસમાં બાળકો છોકરા બુદ્ધિ છે. નાના બાળકો એમને બાળકો છે, જેમ જેમ બુદ્ધિ તમને શું કરવું જોઈએ? નોનું નોનું રહેવું જોઈએ, શું કરવું જોઈએ? દરવાજો કોણ નાસી એટલે તમે